ના દિન માંથી નીકળ્યું નતું જે વિશેષ જ્ઞાન એ દાદા પાસે થી નીકળ્યું એવું તો કે એ સમજાયું નહીં. કવિક માર્ગ માં જેવું મનમાં હોય એવું વાણીમાં બોલે અને એવું વર્તનમાં કરે એનું નામ કવિક માર્ગ કહેવાય. ભગવાન મહાવીર હતા ત્યાં સુધી માર્ગ ચાલ્યો થાય મન વાણી અને વર્તન બગડે તો ગુરુ કે અપવાદ છે. ભરત રાજા ની મોક્ષ ગયા હતા ને સંસાર માં રહીને એ માર્ગ છે. સંસારમાં રહીને મોક્ષ માર્ગ. નિરંતર અંતર તપ માં હોય પણ તમને એમ ના દેખાય કે આ તપ માં છે. અને બાહ્ય તપ બધા દેખાય આપણને. કામ કેટલું લાગે અંતર્મુખ થવા માટે? એ બાહ્ય તપ કામ કેટલું લાગે અંતર્મુખ થવા માટે? બાહ્ય તપ બાહ્ય તપ ભૌતિક સુખો ના આપે. નથી કરતા તે બરોબર છે અને કરે છે તેને બરોબર છે આપણે ભાવ ખોટા નહીં કરવા જોઈએ. બધાનું સામાન્ય ભાવ જગત છે. કોઈનું માલકી નથી. તમે નથી કરતા તે ખરું છે એવું માનવું નહીં ખોટું. જે કરે છે ભોલ ના કરવી જોઈએ, જે કરતા હોય ને તેને આપણે કોઈ ભોલ કરવી માટે અમુક હદ સુધી બાધક છે, અમુક હદ ની બહાર બાધક નથી, અમુક લિમિટ છે. મને કોઈ વસ્તુ બાધક થતી નથી. આજે જેટલું હું પહેરું છું કરું છું, મારી પાસે જે છે તે ભાઈ એમાં મને કોઈ વસ્તુ બાધક નથી. આ ખબર ને કે નિગમ ભાઈ મને તો કપડાં કાઢી લે ને તો કાલે કાલે ખેંચી દે તો એમને વાંધો નથી, પછી પહેરાવો તો વાંધો નથી. મને કોઈ જાતનું કશું કરી લે, મને કોઈ જાતનો વાંધો નથી. તો જે હું જે પ્રમાણે જે ઉદય હોય તે પ્રમાણે આ દેહ ભર્યા કરે છે. અને હું એનો જ્ઞાતા દર્શન અહંકાર નથી, અહંકાર હું પણ અહંકાર નથી, હું તો છું છું, પોતાનું અસ્તિત્વ છે, પણ હું શું છું તેનું ભાન નહી હોવાથી અહંકાર કેવાય કે અહંકાર પણ ના કેવાય, એ સાત્વિક અહંકાર. અનુભૂતિ હોય તો એ કામનું છે, નહીં તો પછી મેડનેસ કહેવાશે. નહીં તો પછી એને વકીલ હોય તો વકીલ જ કેવું જોઈએ, અંબર માંથી ના બોલવું જોઈએ. જે તું તે બોલ, મેં કીધું ને ફળ બહુ ભયંકર આવશે, ડૂબો આવશે. નિરંકારી નિરાકુરતા એ અવસ્થા આવવા માટે અવધૂત અવસ્થા જરૂર કરી. રાજા ના કપડા પહેરતો હોય તો વાંધો નથી, અને બે રોડી રાણીઓ જોડે, અને બે રાણીઓ જોડે બેઠું હોય ને, બે રાણીઓ જોડે બેઠું હોય તો વાંધો નથી. એ દશા આવી એટલે જાગૃતિ, સંપૂર્ણ જાગૃતિ. પોતે વ્યવહાર એટલો બધો ઉભો હોય કે કોઈને કશું કરવું ના પડે, જ્યાં સુધી અમે ધરાયું હોય, જ્યાં સુધી એનો વ્યક્તિ હોય, ત્યાં સુધી કોઈને કશું ના કરવું પડે. તો અને જેને કોઈને કરવું પડશે તો બધું આપણે પાંગવા આગળ. હા, એટલા તો તપ કહેવાય છે, એનું ખોટું નથી, એ તપ કહેવાય છે, પણ એનું બધું માપ નથી. સંપૂર્ણ જાગૃતિ પૂર્વક ભરવું જોઈએ. આ લોકો સમાધિ થઈ જાય છે ને, તો સમાધિ થઈ જાય પછી આપણે સુધી ગઈ તો ખબર ના પડે. એ તો શું કહેવાય, એ તો એક મનના લેયર્સમાં ઊંઘે છે. કોઈ પણ મનના લેયરમાં એટલો બધો એ થઈ ગયો છે, ખોઈ ગયો છે. જયારે આપણા લોકો કહે છે કે આ સ્ત્રીમાં ખોઈ ગયો છે, આ ફરાણ ખોઈ ગયો છે, જ્યાં સુધી કઈક અહંકાર જીવતો છે ત્યાં સુધી નિરિકલ્પ સમાધિ. એટલે નિરિકલ્પ સમાધિ તમે જોઈ શકો છો, એ બધો જોયું હોય તો કલ્યાણ થઈ જાય. શું નામ આપ્યું કહ્યું તમારે? આ વિકલ્પો માં કઈ સુખ નથી, સમજો ને. મોટા મોટા ભીડ મારી કોઈ ભાઈ ડંખ માગે છે ને, એટલે અસ્તિત્વ તો છે પોતાનું, તમે પોતે જ પરમાત્મા છો, પણ તમને દશા ઉત્પન્ન થઈ નથી. એના માટે શું કરવું જોઈએ? કોલેજ માં ના મૂકી છોકરા ને, એના કરતા આપડે અહીંયા બોલી રહ્યા છે કોણ હોશિયાર માં હોશિયાર છે, મારી પાસે એક્સેપ્ટ કરે, મારી પાસે મારી પાસે તો લોચા બધી અક્ષર કરે હું ઓળખું કરો પણ કહે કરે કદા બાબા મેં તો ઘટના કામના અંદર કેમ જાય પણ રસ્તામાં આવી આવી આવે નહીં મોકલે અમારે જોયતું ના પણ છતાં મારા દેખાય છે એના માટે મારે કરવું રાખવું જ પડે ખુલ્લો રાખવું પડે મારું છે નહીં મારકી નથી જગતે કોઈ દાડો જોયું ના હોય એવું હાથ કહેવાય પ્રશ્ન છે કે આપને અક્રમ જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થયું એ સહજ અહીં મેળે કે પછી કઈ ચિંતન કર્યું એને બસ નહીં કરો અમારે કશું થી આવું ચિંતન નહીં કરી કાઢ્યું અમે કશું અમને તો આપણું હોય ક્યાંથી અમે તો એવું તો માનતા હતા કે કઈ આ બધું ફળ આવે એવું લાગે છે દાદા વિના હતા દાદા વિધિત કર્યું હતું એટલે કઈ ફળ આવશે કઈ સંકેત જેવું થશે એવું લાગે કઈક સંકેત નો અભાર થશે થશે આપણે શાસ્ત્ર વાંચન સ્વાધ્યાય કે નિધિ ધ્યાન એવું કઈ કરેલું ખરું નિરંતર હોય લોભ ની પ્રકૃતિ જ નહી માન એટલું બધું કે મારા જેવો કોઈ દુનિયા નથી માન બહુ મોટું જબરદસ્ત માન એટલે મને એટલું બધું કહ્યું છે કરવું નહી ઈચ્છા નહીં બિલકુલ ઈચ્છા નહી પણ પેલા લોખંડ નો બિઝનેસ હતો કાપડ નો લોખંડ ના મોટા આયા કરે લોખંડ ના મોટા આયા કરે પછી લોખંડ નાખવું ક્યાં એટલે બધા પેલા દલાલી હોય ને બજારમાં 35 રૂપિયા ભાવ ચાલતો હોય અમારે 11 રૂપિયા પડ્યું થાય અને બજારમાં 30 રૂપિયા ચાલતો હોય 5 રૂપિયા અને એ મને શું કે સાહેબ 1000 રૂપિયા થાય એવું મોટી કેરી ગાડી છે મરી જઈને લઈ ને જાય પછી બધી મરી દૂર કરી ને કેરી ગાડી છે એલએફટી માં તે ટ્રેન જે કેરી ઇમ્પોર્ટ કરશે અમે અમારા ભાગીદાર કામ કરે પાસે બહુ સુંદર ચાલે છે પતે એમાં બધી એમ સત્તામાં કરતા એ નાનું ગયું તારે અમારા ભાગીદાર ત્યાં ગયા તારે કહ્યું હવે નાનું પાછું કરવા તો પાછા કરશું હવે જે આપણી પાસે જે પ્લાન જવા દેવું એટલે પછી મને એક ખેલવા ગયા તમારે મારું કામ કોઈએ કરવું નહીં કોઈએ મારું કામ તમારે કરવું નહીં અને તમારે મને ગમે ત્યારે કામ કરવાનું કહી દઉં તો એની ટાઈમ તમારે મને કામ કરવું તો સલાહ સમજી કઈ પૈસા બી મને પણ લાવવા નતા પણ સલાહ એ સુંદર આપું નહીં કારણ બરોબર નહીં એટલે બધા મોટરો કહી દે અરે મેં કેમ એવું કહેલું કે ભાઈ તમારે મારું કામ કરવું નહીં કારણ કે થોડો એક ફ્રેન્ડને ત્યાં ગયો રાત્રે 12 વાગે સિનેમા જઈ એટલે પછી મેં વિચાર જાહેર કર્યું કે જો તમે મારા આમાંથી કોઈ પણ તમારા મત રાખ તો ગમે તે ટાઈમ આવું તમારા મત એમના થયું કે આગળ કંઈક જોઈએ છે મારે તમારું કોઈ કામ જ નથી કારણ દુઃખ નવું મને એવો અહંકાર નતો અહંકાર માટે નતો કર્યો તો એ દુઃખ ના ત્યાં રાત્રે 12 વાગે ફ્રેન્ડ ને ત્યાં જવાનું શું કારણ હતું અરે એમ થોડે જતા જતા નું લાગે ભરું જઈ આવે ને ચા બાકી રાત્રે કરું અને માણસ નો મન નો દબાવ રહ્યો છે મારે હું બે આપવા પાસે કોઈ લેવા જ આવ્યો નથી એની પાસે કઈ પણ બે આપશે એની પાસે લેવા આવ્યો નથી પરિણામ તો પછી રહે તો ફળ મળ્યા કરે એ તો ચેલેન્જ પણ ખોટું કર્યું આપણે સંન્યાસ કેમ ના લીધો સંન્યાસ સંન્યાસ તો એવો ઉદય જ નતો એમ નતો સંન્યાસ ઉપર કીધું એવું નહીં પણ એવું ઉદય કર્યું હું એનો માન મારવાનો હતો કે સંસાર મોક્ષે જતો નડતો રહો એ માટે તમારી દ્રઢ છે સંસાર નડતો નથી અભિયાન નડે છે હર સમજણ નડે છે ભગવાન ને સામાન્ય ભાવ કરવો પડ્યો છે તમારું ના હોવું જોઈએ. મોક્ષ માર્ગ અણહકને મુશ્કેલી છે. એટલે એ તો અમારી આજ્ઞામાં રહે છે. જયારે મન બગડે ત્યારે પ્રતિક્રમ કરે. મન તો બગડે ને, આ બીજું કાઢું મન કોનું ના બગડે, એ પ્રતિક્રમણ કરાય. કેટલું કેટલા પ્રતિક્રમણ કરો છો? 500 થઈ જાય. રોજ 500 પ્રતિક્રમણ કરે. તમારે કેટલા કરો છો? 500 માટે સમાધિ નિશ્ચિત થાય કે મોત સહન રહે છે, મોત સ્વીકારી શકીએ, મોતનું દુઃખ આપણે ન લાગે, એ પરિસ્થિતિ કઈ જતા. માત્ર દુઃખ સમાધિ મરણ શબ્દ જુદો છે. સમાધિ મરણ તો શરીર પીડા હોય તો સમાધિ મરણ થાય, પ્રત્યાઘા થયેલો હોય તો એ માણસ. કારણ સમાધિ મરણ એટલે શું કે છેલ્લી છેલ્લો કલાક આ દાદા દેખાવા માંડ્યા અને પોતે હું શુદ્ધાત્મા ફરી ધારણ થયું કે ધરોયું આવ્યું ભર્યું એ ભાનમાં રે એટલે ખોટો પડી જાય. કેવો પડે? જેવું ખરાબ કામ કર્યા હતા ને એ જાનવર નો ભોગ. જો છેલ્લી અવસ્થામાં રૌદ્ર ધ્યાન થાય તો મારે બધું ચૂકી જાય. ત્યારે છેલ્લા કલાકમાં જો રૌદ્ર ધ્યાન થાય, સચ્ચિદાનંદ સ્વરૂપ કોઈ મહાત્મા હોય, બ્રહ્મનિષ્ઠ કોઈ મહાત્મા હોય તો તે પોતાનું આયુષ્ય પોતાની સ્વેચ્છાથી લંબાવી શકે ખરા? વિધાતા ને સત્પુરુષ ફેરવી શકે બરોબર કેતા કેતા જઈશું તો મારા મોટા જો કયું હોય તમે બોલશે નહીં. તમારે જોડે જોડે ભર્યા કરે પોતાને ભોગવવું પડે. ભોગવવું પડે તો પછી એને એની સ્થિતિ ભોગવવી પડે ખરી? પોતાના આધારે જીવે પરમાત્માનું પુત્ર ના આધારે જીવે ભક્ત પોતાનો આધાર પ્રાપ્ત થયો વિજ્ઞાન નિરાલંબ થઈ શકે એમ થઈ શકે. નક્કી થઈ ગયું, જેટલો હિસાબ છે એટલો જ પૂરો કરવો, અવલંબન નહીં હોય ચાલશે, છે એટલો પૂરો કરવો પડે ને. નિરાલંબ પરમાત્મા, ભૂતગલ નિરાલંબ પરમાત્મા, સાફ થાય છે, કચરો નીકળે, ઝાડુ નીકળે, ઝાડુ નીકળે, નવા નવા માણસ બહુ અદભુત છે. હા, નવા માણસ બહુ આવું થયું ને, લખો લખો રાતો રાતે ગયા જઈને પેલા દૂધ ના પડે એટલે દસ પૈસા ઉઠાવે તો ઉઠા, પણ તમે કગાર નાખો તો તમને ફાયદો બહુ થાય, શાંતિ દસ પૈસા ની કોટ નથી. અને 10 પૈસા હાલ લોકો બધા પડાવી લે છે, એને કગાર થાય છે, સૌને પૈસા તો હાલ છે. રાજયોગી યોગ છે, રાજયોગી યોગ કોઈ દિવસ યશ માટે અપેક્ષા નથી કરી, ભૂખ ના થાય એ હું તમને નાનપણ માં માથું બહુ લાગી હતું, બહુ નાની ઉંમર માં નાના બહુ ત્યારે ખોટું બહુ લાગી જાય, કોઈ કશું કહે તો એક વખત સંસાર છોડી જવો અથવા એક વખત આ દેહ ને પણ છોડી નાખવો, એવી એવું એમને મનમાં ધ્યાન કર્યું હતું. ખબર નથી મનમાં ભાવ નહીં, ભય રૂપ છે. કોઈ ની વાત નહીં, કોઈ મહાપુરુષ એના પગમાં અંતર અને પગમાં પદ્મ હોવાથી બે જવાનું જોઈ કોશિશ કરી પણ શાંતિ મેળવાની. અને 27-30 નો કાળ 3-4 વર્ષ એને એ આઈ મીન એ સફળ પ્રોમા એકચ્યુઅલી અને હિયર એની આખી એજ જે લઈ છે ને અહીંથી આવી જાય. હી કેન લીવ 90 ઇઝીલી પ્રોવાઈડેડ હી ઇઝ નોટ ઇન ઇન્ડિયા. તમે સિટરલ ક્લાઇમેટમાં રહેતો હજી એને આ ક્લાઇમેટ બહુ ઉત્તર નથી એમની માટે. એ તો દાદા કૃષ્ણ દાદા કૃષ્ણ આ જો ડીડ યુ સી ધીસ લાઈન બેન ધ લાઈટ અપ આ જો જસ્ટ સી ધીસ લાઈન આ જો આ લાઈન ક્યાં આવી ગઈ જૂનામાં લાઈન આવી ગઈ. આધ્યાત્મિકતા તો અંતરનો પ્રવાહ ચોપડી જ્ઞાન ન લે પુસ્તકનું જ્ઞાન ન લે. એક એક વસ્તુ તમારા હૃદયમાં અંતર પૂર્ણ રૂપે આકાશવાણીની માફક આવે છે. બધું પ્રેક્ટિકલ વહી નું રીડિંગ છે. પ્રેક્ટિકલ પણ બરોબર દિલ સાથે છે. પ્રેક્ટિકલ હોય વગર તો થાય જૂનામાંથી લાઈન આવી આ ઉપર ગઈ દાદા નહીં પણ